પછી મનમાં શું થાય કે અત્યારે કઈ થી હું અત્યારે કઈ થી હું એ શું કરાય એ આવતા ભાવ નું ખરાબ લઈ જઈએ છીએ વાપરીએ અત્યારે અને આવતા ભાવ ની ખરાબ સિલે વાપરીએ છીએ. આવ્યો તો એ મનમાં અત્યારે કઈ થી એના માટે કેવું મળે અને પછી ઉપરથી પાસે કહીએ ના ના થોડી ચા આમામ કર્યા કરીએ થોડી થોડી થોડી એવું જ મળે ને. તારે એ લોકો અત્યારે દિલીપ ભાઈ રહેવા દે ચાલો અત્યારે ખીચડી કરીએ છીએ બહુ થઈ ગયું તે અંદર બહી નાખું દાખું ના અગિયાર વાગે ખીચડી કરી કરવાનું તૈયાર થાય તને હા તે આવતા ભાવ નું બગાડ્યું તો તમારો શું વિચાર આવતા ભાવ શું બગાડવો છે સુધારવો છે આવતો બહુ હશે ખરો કેમ નહી મળે મોક્ષ માં જવાનો મોક્ષ માં જવાનો ના મળે મનુષ્ય ભાવ જેવો બીજો કોઈ ભાવ નહીં દેવો નો પણ ભાવ એવો નહીં. હા પણ આ ભાવ રહે નહીં આ ભાવ કેવી રીતે રખાય એટલું તો કરો આ ભાવ કેવી રીતે રખાય આપડી પાછી લખ માં એ આવડે તો બહુ થઈ ગયો તે પછી આવી રીતે ભાવ કરો અત્યારે બહુ જતો રે અને ચાર પગ ને પૂછડું વધારે ના આવે દિલીપ કાયદો કાયદો એ કાયદો કઈ કાયદો કઈ છોડે નઈ ને આપડે કોઈ પેલા વાઈફ નો છોકરો છે તો આવડો દેખાવા મારે શું થાય મનમાં દુઃખ થાય મનમાં ક્રોધ આવે નઈ ક્રોધ આવે ને અને એવડો જ દેખાયો છે તે મકાન પરથી પડે તો મકાન પરથી પડે તો કશું કોઈ ને કઈ ના થાય ને તો કોઈ ને કઈ થાય નહીં ગુસ્સો ના આવે એ તો પડી ને બાજુમાં પડી જાય પછી પડી ને બાજુ પડી જાય અમારા પર પડે તો ગુસ્સો આવે કોના પર કરો એમ તમે ગુસ્સો મકાન પછી પડે એટલે ગુસ્સો આવે ગુસ્સો આવે પણ કોના કોઈના પર થાય નહી એટલે આ એવું છે આ ગુસ્સા કરવા જેવું આ જગત નથી છતાં લોકો દેખાય છે અવરું ને કે આ માણસે જ મને માર્યો તેરા માણસ ને આપડે પૂછે ત્યાં શું માર્યો કે હું તો આમ ફેંકવા જતો લાગી ગયો હું શું કરું કે માર્યો ક્યાં કે જોઈ જઈને માર્યો હોય તારે કશું દુઃખ બુક કોઈ પડ્યું નથી નહી બહુ દુઃખ કર્યું છે દુઃખ માંથી ઊંચા આવ્યા છીએ ઘણું દુઃખ પડ્યું તારા એમ કે દુઃખ માંથી આગળ એથી કે મારી મારી સુખ છે જૈન ધર્મ માં એવું કહેવામાં આવ્યું છે મનુષ્ય બહુ એ સારામાં સારો દેવો કરતા પણ સારામાં સારો મનુષ્ય એટલે અહીંથી મોક્ષે જવાય છે માટે સારો બીજી કોઈ ગતિ માંથી મોક્ષે જવાતું નથી આમ સ્થાનક વાસી કે બધા એ ડેરાવાસી દાદા ગુસ્સો એટલા માટે તો થયું છે કે એમનામાં આત્મા નથી એવું જાણું છે જ નહીં. એ શુદ્ધાત્મા નથી એવું તો જાણું છે જ નહીં. જાણું છે પછી એ લોકો નો પ્રેમ જોજે તું કેવો પ્રેમ તું પ્રેમ બ્રેકડાઉન કરી નાખ. એ લોકો નો પ્રેમ હોય તેને તું ઉપરથી પસરા નાખ નાખ કરી તૂટી જાય. એને જુદા જોઉં છું તું આ એ આત્મા નથી. અને જે ક્રિયા કરી રહ્યા છે એ નિર્દોષ ક્રિયા છે. જે કરી રહ્યા છે એમના હાથમાં સત્તા નથી માટે નિર્દોષ છે. એના હાથમાં કોઈ સત્તા વગર કરી રહ્યા છે એટલે નિર્દોષ છે. શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે અને આ પ્રકૃતિ નિર્દોષ છે. પછી શાને તું ગુનો જોશ? બઉ નખરા ના હોય આપડે તો બધા લોકો નખરા બહુ આવું શીખવાય તો એ પાસે બધું તંતો જાય ગુરુ આ બસ ગતે નખરા નહીં ને નખરા સમજ્યા તા. નિરુબેન ને થાય છે કે હું બહુ નખરા મારી છું. તે નખરા મીનિંગ છે પણ હું નખરા જે કઉ છું તે જુદા કઉ એટલે બધા લોકો છૂટતા વાર લાગે છે. સારું છે તે બહુ એ સંસાર પ્રેમ બંધ કરી દે ને. નહીં આપણું નહીં માન કે નહીં મારે માન નહીં કે ભાઈ આમ મારું ભોગ ભોગ કશું નહીં. એમ સરળ છે પાછું એટલે દેખો જ નહીં ને. એ કે છે તું ખરાબ છે આ હું ખરાબ એમ સરળ છે. તને કહે છે યાર અમને નહીં પડતા કે ક્યારે પડતી હતી કે ક્યારે પડ કપટ નહીં દાદા. કપટ નું ગુણ એનામ નથી. ચારિત્ર ગુણ કપટ નું સુધારતા વાર નથી. મારી મારી વાર સુધાર હિન્દુસ્તાન વાર લાગે, કારણ કે એટલા બધા ઘસકી ગયેલા હોય વ્યવહારમાં. તે કુટુંબ નો ખ્યાલ હોય, અમારું કુટુંબ કયું છે તે ખ્યાલ ને એવું કે છે ને. આ સુભનાદન છે એનામાં એમ હોય કે હું અરવિંદભાઈ ના ઘરના અને એ બધું છે નથી. તું નથી બદલી બરોબર છે. મને ઘણી સારી સમજ આવીને અંદર થી આનંદ આવવા લાગ્યો. પેલા દાદા બહુ ફ્રસ્ટ્રેટેડ થઈ જતી હતી, કારણ કે અમેરિકન ની સાથે હું મને ફાવે નહીં ને ઇન્ડિયન સાથે પણ નહીં ફાવે, કારણ કે ના દઈ મન ના દૂધ ડાકાય ના શીખન જાય. એ કે મને બૈરા છોકરીઓ નહીં ગમે, મને છોકરા પુરુષો બધું ગમે, તો હું બીજો ના છોકરો થવાની છું. દાદા ને પૂછી લે ચોખ્ખું થઈ જશે. છોકરા નો હા તો થોડા કપડ થી સ્ત્રી થઈ લઈ, તમારા થોડા કપડ થી પૂરું થઈ જાય, થોડું કપડ જતું રહે, બઉ લાંબુ નહિ. બેન તો કશું વાત જ નથી કરતી, આજ બુધવાર કરે ગુરુવાર કરે શું વાત કરે. આપડે સ્વભાવ જાણીએ સ્વભાવ બદલી જાય ના જાય આપડે બધું ચોટા લાય લાય ભેગું કરી ચોટા ચોટા કરેલું. હા એક અમે કહ્યું કે આ રસ્તો પણ જેટલું અઘરું હેડે એટલું પાછું જવું પડે ને, ત્યાર પછી રસ્તો આવે ને પોતાને ફાવે પણ દાદા ને પૂછ્યું કે આ વાળું હાલું મને પૂછી લીધું તો ચોટ જ નહીં, કારણ કે મારી આજ્ઞા થઈ કેવાય ને. ઉકળી ગયેલા દાદા ની જોડે બેઠો, દાદા ની પાસે દાદા ને રાજી પો લેવાનું શું રે બાકી. કેટલી સેવા ની સેવા દાદા ની કરે, એ કોની સેવા? બ્રહ્માંડ ના ભગવાન ની નાથ ની સેવા કરી ગયો. પછી શું બાકી રે? કશું જ નહીં કર્યું. કેમ દોડ્યા? ગાડી આવી ગઈ. દાદા કોઈક તમે ખીજવાય ને તો મને અંદર થાય કે કેમ ખીજવાય, મને ખબર કે શા માટે ખીજવાય, પણ ખીજવાય છે મને નહીં ગમે. દાદા કોઈક વાર ખીજવાય તો થાય કે દાદા કેમ ખીજવાયા, કોઈક વાર એમ થાય મને ખીજવાય તો ગમતું નથી. ક્યારે ખીજવેલા તારી પર? મારા ઉપર નહીં પણ બધા ઉપર ખીજવાય ને કોઈક વાર. કેટલી વાર તમે કોઈને સમજાવો, કેટલી વાર જાપતો તમે બરોબર, તે પણ દુઃખ થાય. ત્યારે મને એમ કે થાય લોકોટ ઘી રીતે દુઃખ થાય. કોર્ટમાં ધૂર પડી રહે તો આમાં કરવો જોઈએ ખંખેરો પડે. ધૂર પડી રહે ખંખેરી કાઢી નાખીએ સાર રિપેર કરવાનું નહીં. એ દુઃખ જે થાય છે ને એ દુઃખ થાય તો જ રિપેર થાય. માટે એ દુઃખ થાય તો આપડે ખુશી થયું બઉ સારું. જે પાપ બળી જાય બળતી વખતે થાય દુઃખ, પણ એ તેને તપ કહેવાય. પણ એ થોડી સમજ ઓછી હોય તો દુઃખ થાય ને. હા તે પણ તેનો સમજણ નું દુઃખ તપ તપ તપ તો મારી પાસે બહુ ઓછી સમજ હોય કારણ કે મને તો દાદાજી આ બોલ્યા કે સ્વભાવ બદલાવો જોઈએ આટલું જાણ્યા પછી, અને આપડે એમ બી કહીએ છીએ કે કઈ ફેરફાર નહીં કરવાનો, બધું વ્યવસ્થિત છે, પણ જોવાનું ને જાણવાનું બે કેમ નો બને? એક બાજુ આપડે કહીએ કે સ્વભાવ દાદા એમ કે છે ને કે જે છૂટે છે એને હવે ઉખેડવું પડશે ને, એટલે કે તમારે સ્વભાવ ચેન્જ કરવાનો. જે આપણને ચોંટે છે એને ઉખેડવું તો પડે ને, કરી નાખવું પડે ને, એટલે દાદા એમ કે સ્વભાવ ને ચેન્જ કરવાનો. અને આપડે તો કહીએ છીએ કે કશી પેલું કે ને પ્રકૃતિ તો લાકડા ભેગી જ જાય, અને આપડે એમ કહીએ છીએ કે પ્રકૃતિ તો ચેન્જ થઈ શકતી નથી, દાદા નું તો વિજ્ઞાન એટલે બધું દરેક જાત ની દવા માણસ ને બિદાડે. હું સિદ્ધાર્થમાં છું, આખો દિવસ ખ્યાલ ખ્યાલ દિવસ નહી તો આ જે વાત કરી છે ને ચાર કલાક તો એ હવા પછી યાદ ના નહીં યાદ હોય. અને જાગૃતિ ત્યાં ત્યાં જાય મેં ચેતવે છે વેતવે છે આપડે ખબર ના પડે. બધા ચેતવે છે કોઈ બોલતું નતું આ શહેરમાં, તે બોલતું થઈ ગયું. અશાંતિ આવતી હતી તે કયા ખૂણામાં બેસી ગઈ, એ કોઈ બીજા ઘરે ચાલી ગઈ. ચાલી ગઈ તારે બહુ અશાંતિ આવે નહીં બહુ આવે પુષ્કર, તે તને આવે છે મીના? અરે મીના થઈ જશ તું, એવો તપ છે તારું, તારું તપ સાથી વહેલું આવ્યું કે જલ્દી કે ચોખ્ખી થઈ જાય. મીડી જ્ઞાન દર્શન ચારિત્ર તપ, જ્ઞાન દર્શન ચારિત્ર ઉકાળતી વખત મેં તપ થાય છે ને તેને દુઃખ થાય છે એ તપ કેવાય. શું એ તપ ને જોયા કરવું, એને દુઃખ નહી માનવું. દુઃખ માનો તપ ઉડી જશે. દાદા એ પાછું જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ પાછું બરાબર જા સમજાવો ની મને થોડુંક. ત્યાં તો ના સમજાવાય, તો બહુ બહુ મોટું હતું બધું સાયન્સ વિજ્ઞાન આવી ગયું. તું ખરી છે આખું વિજ્ઞાન એટલામાં આવી ગયું. તારે તો ટૂંકામાં જ સમજવાનું કે જ્ઞાન શું, તારે કે હું શુદ્ધાત્મા છું એટલે મારે જાવું જાણવું એમ નામ જ્ઞાન, જોવું જાણવું એમ નામ જ્ઞાન, દર્શન શું હું શુદ્ધાત્મા છું એ નિરંતર પ્રતીતિ રહેવી, હવે મીના છું એ પ્રતીતિ ઉડી જાય એ દર્શન. આ તારી તારા લાગનો ભાગ, આ તો બહુ મોટું તારી હદમાં આટલું સુધી જાણવાનું ચારિત્ર છે. જોવું અને જાણવું મીના શું કરે છે ને તું જોવું, મીના મીના દુઃખ મીના ને દુઃખ અનુભવે છે, સુખ અનુભવે છે, મીના ને તાવ ચડ્યો છે, ઉતર્યો છે, મીના નું મન કુદાકુદ કરે છે, એ બધાને જોવું અને જાણવું તે વખતે આનંદ થાય ત્યારે ચારિત્ર કહેવાય. જોવું જાણવું આનંદ એટલે પરમ જ્યોતિ સ્વરૂપ કહેવાય, ચારિત્ર કહેવાય. અને તપ એટલે જો મીના ને દુઃખ થાય છે તે પણ આપણે તરમાં એકાદ થવાનું નહીં, જુદા રહીને જોવું. એને જેટલા જેટલા લાભ ઉઠાયા છે તપે કરીને ભોગવી જશે. શું કહ્યું? જેટલા જેટલા સુખ બોરો કર્યા તો એ આ લોન ઉપર સુખ છે માટે રીપે કરવા પડશે, તે ઘડી દુઃખ થાય એ જોયા કરું કે આ રીપે છે. આ જેટલા સુખ સંસારના લોકો લે છે એને રીપે બધાને અજ્ઞાની હોય તેને રીપે કરવા પડે. શું કરવું પડે? પાછા ભરપાઈ કરવા પડે. છે નઈ સંસારમાં સુખ છે નઈ, એ તો એને પણ લો તો રીપે કરો, તો બસ મૂળ હતું તેને તે કરી છે નઈ ત્યાં. એટલે હું લોકોને કહું છું મારા સુખો તો બાર ભોગવી લેશે પણ રીપે કરતી દમ નીકળી જશે. આ જ્ઞાની લોકો ને તો કહું એ શું તમે ભોગવી ગયેલા એટલે કોઈ આપણું એટલું આપણું હલે હોય રીપે કરો પછી એ બેંક સિસ્ટમ જાણતા જ નહીં. આવું જોખમ જાણે ને એટલે બધા ભોગવી લીધું એટલે અંધારું થયું ભોગવી લખે એટલે આમ હા રીપે કરવું પછી બધા પહેલે જ જાય કરે. કઈ જાતના સુખ ભોગવી લે છે? બધી જાતના આ પાંચ ઇન્દ્રિયો જ સુખો ભોગવે છે. પાંચ ઇન્દ્રિયો જે આપણે સુખ લઈએ છીએ, ખાઈએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, તો એ ભોગવવું તો પડે. તો એ ભોગવવું તે વખતે શું કરવાનું? શું નહીં કરવા માટે ભોગવે છે કોણ એ આપણે જોવા. તમે ભોગવો છો તમારે રીપે કરવું પડશે, જે ભોગવે છે તેને રીપે કરવું પડશે. એટલે આપણે જાણીએ કે હું ભોગવતો નથી એ વસંતભાઈ ભોગવે છે. હા તે વસંતભાઈ પણ રીપે કરવું પડશે. હા એટલે આપણે તો કઈ લેવા જવાની બરાબર. પણ વસંતભાઈ પોતે કોણ કઈ જગ્યા પર છે તે પોતાનો સ્ટેન્ડ જોઈને બધું હિસાબ કરવો. પોતે ભોગવતો હોય તો પોતાને રીપે કરવું પડે. વસંતભાઈ ભોગવતા છે વસંતભાઈ રીપે કરવું પડે. પણ એમનું એમ કેવું કે વ્યવહારિક રીતે વસંતભાઈ જે ભોગવે એ સુખ એ કઈ રીતે રીપે કરે? ભોગવે એ રીપે કરવાનું એમની પાસે હોય જ સામાન. અને પેલા છે જાતે ભોગવે એની પર રીપે કરવાનું ના પણ હોય. શું કરું તમે હો છો ને ખૂટી પડે એ લોકો, કારણ કે એ છે તે એને કોઈ જ્ઞાતા દ્રષ્ટા પોતે જુદો નથી એને, એટલે રીપે કરવા બહુ મુશ્કેલી પડે. પછી શરીર આમ તંપે ને મહાદુઃખ થાય ને પચ્છાઘાત થઈ જાય ને ફળ થાય ને શું મુશ્કેલીઓમાં રીપે કરે. બરાબર આ બધા રૂપિયા કરવા નહીં પડતા તમે જોયેલા નહીં? હા નહીં જોયા નહીં. આ દવાખાનામાં હિન્દુસ્તાન દવાખાનામાં જાઓ એકનો હાથ અમ બાંધેલો છે, એકનો પગ અમ બાંધેલો છે, આખી રાત રહેવાનું ને એકના બે હાથ અમ બાંધેલા છે ને એકનો આમ પામ ઉવાડ્યો છે ને એકનો આમ નામ પડી રહેવાનું, એકને આમ નામ પડી રહેવાનું. ખબર પડે પેલા જે સુખ આપણે ભોગવીએ પાંચ સેન્સિસ થી દવાખાન જોયેલું નહીં? હા કૃષ્ણ આ પગ ભાગલો છે તો આમ બદલો છે, આ ભાગલો છે એમ કઈ ચેતના નહીં જોયું યાદ રે બધું આપણે શું ભોગવીએ છે કે રિપે કરવું પડે, આપણે શું ભોગવીએ છે કે જે રિપે કરવું પડે, શું આપણે ભોગવીએ છે કે જે આપણે રિપે કરવું પડે, તમે જે ભોગવો તે રીતે કેવું પડે, ભોગવવાનું તમને રાઈટ જ નથી એમાં. તો કઈ રીતે માણસ ભોગવ્યા વગર કઈ રીતે જીવન જીવવાનું? તો માણસ ભોગવ્યા વગર કેવી રીતે જીવન જીવી શકે? પરમાનંદ તમારે ભોગતા છે, આનંદ ભોગતા છે, તમારે ભોગતા આ સ્થૂળ નથી. એ દાદા એ તમે શીખવાડ્યું નથી, શીખવાડ્યું છે ને. પછી છે તે તરુલતાબેન ભગવત તરુલતાબેન છે તે રીપે કરવું પડે, મને ચાલે છે વધારે ખાવ તમે તો પછી કોઈ દાડે એનો દર્શ થાય કે ના થાય. હું ઉધરસ થવા સારું મસ્તી ખોઉં છું ઘણા સર, તો થાય છે ને ઉધરસ થવા સારું ખોપારી ખઉ છું, થાય છે. નિર્વેન ક્યાંય કરે તમે કહો આ ઉધરસ થવા સારું ખઉ છું તો છો ને થાય, જોવા જોવાનું તો મળે જ ને. એને જોવાનું કેટલી થઈ કેટલી થઈ કેટલી ઉપાય થઈ કેટલું થયું પ્રમાણ જડે બીજી જડે. હું તો ડાક્ટર ના કરે એ જ કરું કરું. પેલી લલિતા ટેબ્લેટ ખાવા આપી હતી 82 ની સાલમાં, પછી લલિતા સંજાવીને પૂછે દાદા તમે ટેબ્લેટ લીધેલી તો કઈ રિએક્શન થયેલી? દાદા કઈ પૂછે કે શું રિએક્શન થાય તો લલિતા કહે કે આમ થયું હોય કે તેમ થયું હોય. પછી દાદા મેં ટેબ્લેટ જ નથી લીધી ને, જે કોલેજ માં ગયા તે કોલેજ સિન્સિયરલી તે કોલેજ પૂરી તૈયાર કરે ને. પછી કોલેજ ના પ્રોફેસર કે ના તમારે એક પડી જવાનું ચાલે નઈ પૂરી થાય જ. આ સાદી સીધી વાત છે નઈ, રહી ગઈ છે. આપડે એવું કહીએ ને કે પરભોગ નું હશે તો આ ભવે આપણે ભોગવવા મળી છે, તો આ ભોગ આ ભવે શું સારું કરીએ તો પછી આવતા ભોગ નું સારું. સ્વપ્નાબેન કહે છે કે આપડે જે પરભવ નું છે તે આ ભવ માં બધું ભોગવીએ છીએ, આપણે શું કરીએ સારું કે જે આવતા ભાવમાં ફળદાયી નીવડે અને દુઃખ ના ભોગવવું પડે આવતા ભાવે. એવું છે ને કે આપણી ચીજો આપણે જો તું નાનપણ માંથી કશું મારવાનું તો શીખી જ નથી, તારે કે સંસ્કાર એવા હતા જૈન સંસ્કાર અને વૈષ્ણવ સંસ્કાર બે મિક્સ છે. સંસ્કાર છે એની મધર કેવી ઓલરાઈટ છે, દર્શન કરવા આવે શું ઓલરાઈટ બધું ખાતું કેવું સંસ્કાર એટલે કઈ મારવાનું તું શીખી નથી ને તું મારવાનું તને ગમે. હવે આમ પ્રત્યક્ષ મારતી નથી કોઈ જીવને, પણ કોઈને દુઃખ થાય એવી વાણી તારી છે. હા શોખ નઈ ને દુઃખ કરવાનો, એની મેળ થઈ જાય તો કોઈને દુઃખ થાય એવું વર્તન આપણું ના હોવું જોઈએ. શું કરવું બરાબર વાણી વર્તન અને મનમાં નક્કી કરવું જોઈએ. તારે રોજ પાંચ વખત સવારના પર્વ બોલવું જોઈએ કે મન વચન કાયા થી કોઈ પણ જીવને માત્ર પણ દુઃખ ન હો એવું તારે પાંચ વખત સવાર બોલવું. સરભાઈ એટલે પછી જે થાય તેની જવાબદાર તું નહી, એ મારી પાસે બોલના નહીં. કોનો ફંડામેન્ટલ છે એની પાસે આવે ન્યાય માટે, તને સમજ પડી ને? હા એ બોલીશ. હા બોલીશ હમણાં જ નથી બોલ, ભૂલી જાય ત્યારે શું કરીશ? ના બોલીશ ના, હું જે નક્કી કરું તારે એવું રાતે 12 વાગે તો હું ના છોડું. જે મન નક્કી કર્યું કે આ કરવાની એમ કે બોલું છું પણ કોઈ કોને થાય છે પણ એટલે જો કોઈને દુઃખ નથી કરવું એને કુદરત દુઃખ આપવા તૈયાર જ નથી. તમે દુઃખ કરો તો જ આપવા તૈયાર. શું કહ્યું? તમે સમજ પડી ને? હા. એટલે હવે એ કે કોઈનું ચોરી લેવાની તેની ઈચ્છા થાય નહીં કોઈ દાડે, કારણ કે એ તારી ઘેર જન્મેલી. બધા આપણા ઘણા ઘણા ઊંચી ના હતા તેવું કાફી છે, પણ તોય છે તે સરકારની ચોરી કરીએ, સરકારનું લઈ લઈએ, બહાર કોકનું પડ્યું હોય તે લેતા આવીએ, કોકનું પડ્યું હોય ને તે લાવીએ ને વાપરીએ. શું એ બધી ચોરી જ છે? પણ એ શું કરવું જોઈએ? આપણે બહાર કોઈનું